જો જવાબદારી આપણી જે પ્રમાણે પ્લાનિંગ કરવું હોય તે પ્રમાણે આપણે ભટકવું પડશે, માટે જવાબદારી આપણી કયો છે અત્યારે. એનું નામ કહેવાય કે બધું દેખાય અને મન ને દેખાય નહીં, બુદ્ધિ જોઈ શકે, બુદ્ધિ જોવા કરતા વધારે કામ કરે છે, નિશ્ચય કરે છે, નિશ્ચય આ કરવું કે નહીં એ યસ કે બધાનું થાય કામ, અને અહંકારો મતલબ ઉભો છે. જો પૈસા પડ્યો તો લોભાન થઈ જાય, માન માં પડે તો માનાન થઈ જાય, અંધો આંધળો જ છે. બુદ્ધિ ની સહી થી ચાલે છે, બુદ્ધિ જ્યાં સહી કરી આપે ત્યાં એમની જે કરે બુદ્ધિ એના વડો પેલો પ્રેસિડેન્ટ. બુદ્ધિ ઇન્દિરા દેવી અને ચલો પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. આ બે આ બીજા બે જે રહ્યા મન અને ચિત્ત બે જે રહ્યા બે માંથી એક એકના પક્ષમાં ભરે આ બે જણ પોતાને ઠીક લાગે તો મન ના પક્ષમાં ભરે તો ચિત્તને ઉડાડી મારે, અને ચિત્તના પક્ષમાં પડે તો મનને ઉડાડી મારે. તો પેલા બે વાત ચિંતા ભરી જાય, જો બુદ્ધિ ભરે તો અહંકાર જોડે જ ઉભો હોય, એટલે મોટી વધી જાય ને પેલો એક બાજુ એક ચિંતા એક બાજુ થાય ને એ પ્રમાણે થયા કરવાનું. પાર્લામેન્ટરી પદ્ધત જ છે, અંતસ કરે એટલે પાર્લામેન્ટરી પદ્ધત. બુદ્ધિ જે પરિણામ એ જોઈ શકે દાદા, બુદ્ધિ એ પરિણામ એ જોઈ શકે ને, બુદ્ધિ એ પરિણામ એ જોઈ શકે ને. હા હા હા, પરિણામ જોઈ શકે, પરિણામો જોઈ શકે, તેથી જોઈ શકે માટે બુદ્ધિ કહેવાય ને. અને નિર્ણય નિશ્ચય લઈ શકે કે ના હવે આમ કરવું જ છે, મન મન વિચારે અહીંથી બહાર નીકળ્યા એટલે પેલો એમ વિચાર મનને આવે, ટેક્સીમાં જઈશું કે ટેસ્ટ નજીક છે ચાલતા જઈશું, નજીક છે મારે નકામાં કોણ બે રૂપિયા નાખે એમ શું કામ છે, એટલે મન આમથી આમ વિચાર તેમથી એમ વિચાર બધું વિચારે, પછી બુદ્ધિ નિશ્ચય કરે નહી ચાલતા જવું જ કે બધા ચૂપ અહંકાર ચૂપ નિશ્ચય કરે બુદ્ધિ સારી, ત્યારે બુદ્ધિ નિશ્ચય કરે છે કે અહીં આગળ આ જ્ઞાન લેવું એ નિશ્ચય કરતું નથી, મન વિચારે કરું કામ કરીશું કે તેમ કરીશું, નિશ્ચય કરે તારે કામ થાય. આપી સમજ માં આયા? મુક્ત હોને કા વિચાર હૈ, મુક્ત હોને કા વિચાર હૈ ને, ભક્તિ મે કદી ચિંતા ના હોય એસા મુક્ત હૈ, એસા ચિંતા આપકો ચિંતા પસંદ નહીં આપકો, મે દોનો કાર્ય સમજ જાઈએ, મે ચિંતા આપકો પસંદ હૈ નહીં, ચિંતા પસંદ નથી ઓર સે શોખ નહીં, ચિંતા કા ચિંતા પે ચિંતા રખને કા શોખ નહીં હૈ, તો ચિંતા બંધ હો જાયગી, મુક્તિ મિલ જાયગી, જ્ઞાન પીછે ચિંતા બંધ હો જાયગી. એસા એસી ચીજ હૈ, બડી ચીજ હૈ, દુનિયા માં કભી સુની નહીં એસી ચીજ હૈ. એ દુનિયા કિસને બનાયા? ઈશ્વર ને બનાયા, ઈશ્વર ને. કોણ સી સાલ મેં ये नहीं बता सकता हूँ। हाँ मगर वो उसने बनाया बात तो सत्य है ना, ऐसा कहा जाता है। इसका बिगिनिंग तो हो गया है ना, बिगिनिंग जो चीज बनाई उसकी बिगिनिंग तो होती है ना। एक अच्छा आदि है, आदि हाँ बिगिनिंग, बिगिनिंग होता है ना, तो एंड भी होता है ना। एंड होता है, एंड आएगा ये दुनिया का। ये दुनिया अनादि अनंत है, क्या है किसने बनाया अभी नहीं, उसके एंड भी आने वाला। भगवान ने जो बनाया बोलता है वो बच्चे लोग के समझने के लिए, समझदार आदमी के लिए नहीं। आप समझे ना, भगवान गॉड इज क्रिएटेड इज करेक्ट बाय इंडियन व्यू पॉइंट, नॉट बाय फैक्ट। व्यू पॉइंट से बराबर है भगवान ने बनाया, पर वास्तविक में ऐसा नहीं। तो वास्तविक चाहिए ना आपको, भगवान ने बनाया हम खुद देख के बोलता। भगवान कह लेता है मन के अंदर, मन के अंदर, हाँ मन के अंदर नहीं बॉडी के अंदर। मन तो जुदा है, मन मन वश करने का विचार है तुम्हारा जी। मन बिल्कुल वश हो जाए ऐसा जी, ऐसा तो मन वश कर देंगे। तुम्हारे मन वश करूँ थे, तुम्हारे मन वश करूँ थे, मन वश करूँ थे तुम्हारे। सत्तू नहीं पूछे थे, सत्तू नहीं करना है, करूँ थे करिया पो तो सारू के करिया थी, करिया थी આખો દાડો બધું જોયેલું બધું યાદ આવે। ઘરમાં કોઈને કહેવાય નઈ જલેબી લાવેલો, બધા લોકો ઘેડા થયેલા શું બોલો કે ઘેડા થયેલો લે, અમારું મન ઘેડું થઈ ગયું કે મન તો હંમેશા જ છે ભાઈ, કે છે આત્માની અવસ્થા જળ છે ચેતન, મનુષ્ય દ્વારા જે કર્મ થાય છે કેવી રીતે થાય, કોણ છે દેવજી ભાઈ? એમને જ્ઞાન લીધું છે ને, એક જ્ઞાન લીધું છે એમને, આત્મા પોતે જ ચેતન છે, એની અવસ્થા હોય ચેતન છે કે અવસ્થા વિનાશી હોય, પણ એની અવસ્થા વિનાશી છે તો ચેતન છે। આત્મા પોતે ઇટરનલ છે, એની અવસ્થાઓ વિનાશી છે, પણ છતાંય ચેતન છે, બધી ચેતનતાની બહાર નથી। એ પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો તમારો। બીજો પ્રશ્ન, મનુષ્ય દ્વારા થતા કર્મોની પ્રક્રિયા સમજાવો, કર્મ કોણ કરાવે છે અને તે કેવી રીતે થાય છે, મનુષ્ય દ્વારા જે કર્મો થાય છે તે કેવી રીતે થાય છે। તો તમે દેવજી ભી પેલા હતા ને, હવે શુદ્ધાત્મા થયા, પણ પેલા દેવજી ભી જ માનતા હતા, હું દેવજી ભી જ છું એવું માનતા હતા ને, ખરી રીતે હું દેવજી ભી જ છું એવું માનતા હતા ને, એટલે ત્યાં સુધી આ મેં કર્યું કયો એટલે આધાર આપ્યો, એટલે પોતે કરતા થયા, મેં કર્યું ભૂત વળી ગયું, પોતે કરતા છે નહીં, છતાં અહંકાર થી બોલે છે કે મેં કર્યું, એટલે કર્મ બંધ થયું, કર્મ બંધ થયું એટલે ફળ ભોગવવું પડે ને। હા કર્મ બંધાશે નહીં, કારણ કે તમે કોઈ વ્યવસ્થિત કર્યું એટલે તમારે કર્મ ના બંધ થાય, પછી સમજ શરીર દ્વારા કર્મ થાય છતાં પણ ના બંધાય, આ શરીર દ્વારા કર્મ થાય છે છતાં ના બંધાય, એ જે થાય છે આ રિઝલ્ટ છે આ પાછલા કર્મનું, નવા કર્મ બંધાય નહી અને જૂના ભોગવી લેવાય. આ જૂના કર્મ પ્રારબ્ધ કર્મ ભોગવો છો તમે, શું પેલા પ્રારબ્ધ કર્મ ભોગવતા હતા, નવા કર્મ ભોગવતા હતા. નવા કર્મ પછી આવતા બહુ પ્રારબ્ધ કર્મ થાય અને નવા બધે પ્રારબ્ધ કર્મ એકલો રહ્યો, નવા બધવાનું બંધ થઈ ગયા. એટલે પ્રારબ્ધ કર્મ તો જેટલું કોઠીમાં હોય ટાંકીમાં એટલા ભોગવી અને પછી ખલાસ થઈ જાય. પડી સમજ ને? એટલે ફાઇલો નો સંભાળ અધિકાર કઈ ના પ્રારબ્ધ કહ્યું છે ને, પ્લાયલ ના સંભાળ અધિકાર કઈ ના. બસ બીજું કઈ પૂછવું છે? વ્યવહાર માં આવનારી વ્યક્તિ જોડે કેવા ભાવે વર્તવું તો સંભાળ મેં કહ્યું છે ને. સમજાયું બોલ્યા દાદા કે વ્યૂ પોઈન્ટ કેવો, રિયલ રિયલ વ્યૂ પોઈન્ટ થી રિયલ છે ને રિલેટિવ. ખ્યાલમાં જવું જોઈએ કે આ જે આંખે દેખાય છે રિલેટિવ છે, અને વાંચી નહીં દેખાતો દાદા જે દ્રષ્ટિ પત્ર આપી અંદર ની તે રિયલ છે. એ બંને જોઈ અને સંભાળે નિકાલ કરવો, એ આ તમારા બધા વાક્ય નો અર્થ આવી જાય. મારે તમારી સાથે વ્યવહાર કરવો હોય તો હું આ દેવજી ભાઈ જોઉં સંભાવે તમે નિકાલ કરવો. એટલી તમારે આજ્ઞા પડે, પેલા થયો કે ના થયો એ તો જોવાનું નહીં, એ મારે જોવાનું. પછી બીજું છે સંસારમાં રહીને આ મુક્તિ દાદા આપે છે, એ મુક્તિ આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ અને કેમ કરી શકીએ એ જરા સમજાવો. સંસારમાં રહીને આ મુક્તિ મળે છે એ કેવી રીતે? સંસાર એટલે બીજી કઈ જગ્યા છે જેને આપણે સંન્યાસ કહીએ, જેને આપણે સંન્યાસ કહીએ છીએ, સંન્યાસ જેને આપણે સંન્યાસ કહીએ છીએ, એ સંન્યાસ તો હોતો નથી. આ કારણ ત્યાગી હોય, સાધુ હોય ત્યાગી હોય, સંન્યાસ તો હોતો નથી. સંન્યાસ તો કોક ભગવાન હોય તે જંગલ મારા તો આ લોકો આપણે નામ સંન્યાસ કહીએ. બાકી આ ભગવાન પ્રકારના જીવ છે, એક સંસાર નિશ્ચિત જીવો બે પ્રકારના, એક સંસારી અને ઈચ્છિત. એક ત્યાગી સંસારી, એક ગ્રહસ્થ સંસાર, બંને સંસારી છે. લોકો જાણતા નહીં હોય સંયમ હોય. તમારે સંયમ માં આવવું હોય તો આવજો, સંયમ માં આવું ત્યાગ કરવાનું ના હોય. અથવા વિજ્ઞાન છે ત્યાગ ભગવાને ત્યાગ ક્યાં કર્યું છે? વસ્તુઓ જોડે અને ત્યાગ નથી કર્યું, મૂર્ખા નો ત્યાગ અને ત્યાગ કર્યું. બધું કામ થઈ જાય સંસાર ને સંસાર તો હરેક ક્રિયા કરવાની છોકરીઓ પહેરવાની છોકરા પહેરવાના હરેક ક્રિયા બીજા લોકો સંસાર ક્રિયા કરે તેના કરતા આદર સીધો કરવાની છે આદર સંસાર તેનું નામ અક્રમ વિજ્ઞાન આદર સંસાર હોય અને આદર સંયમ હોય આદર સંસાર ની સાથે આદર સંયમ હોય તો મુક્ત નો અધિકારી થાય આદર સંસાર કરા હોય મુક્ત નો હવે ચિંતા થાય પણ મોક્ષ કેમ કરી મળે સંસારમાં રહેવાની ચિંતા થાય તો મોક્ષ મળે ત્યાગીઓ ને ચિંતા થાય તો એ મોક્ષ ના મળે ચિંતા જોયેલી છે ને મનમાં થાય જોઈ ન હોય પણ એ અનુભવ થાય છે વિજ્ઞાન છે જ્ઞાન તો તેનું તે જ છે ગણિત જ્ઞાન અને અક્રમ વિજ્ઞાન કવિ જ્ઞાન કરવું પડે શાસ્ત્ર માં એમ કહે છે કે અત્યારે અહીંથી આ આપણું જે દેખાય છે જૈન શાસ્ત્રો માં એમ કહ્યું છે કે આ સમય માં આ સ્થળે થી એટલે કે આ વિશ્વ માંથી અત્યારે મોક્ષ પ્રાપ્તિ થઈ શકે નહીં તો પછી આપનું એ બાબત શું કેવું છે એક અવતાર બાકી રહે ત્યાં સુધી માન પહોંચી અને એક અવતાર બાકી હોય એનું નામ જ અહીં મોક્ષ નો અનુભવ થાય તો મોક્ષ જય સચિદાનંદ અને અવારનવાર સત્સંગમાં પણ આવે છે તો એનું કહેવાનું એમ છે કે દાદા એમ કહ્યું કે ચિંતા જો મટે નહીં તો મોક્ષ પ્રાપ્તિ થઈ શકે નહીં તો હજુ મને ચિંતા બધી બહુ એટલી બધી ગઈ નથી થોડીક જ ગઈ છે ચિંતા હજુ થોડી ચિંતા રહ્યા કરે છે આજ્ઞા એમને ખ્યાલ માં છે પૂછ્યું તો આજ્ઞા બધી ખ્યાલ ચિંતા ના ખરેખર કે નથી અંતરદા જેવું લાગે માટે આશીર્વાદ આપો કે ચાલુ જાય ના આજે ખબર પડી અહીંયા આજે બીચ મે ધ્યાન કરતે કરતે ધ્યાન દૂસરી ઓર ચલા જતા હૈ ઓર વો બિલકુલ એસા વિમોહિત કર દેતા હૈ કે ઉસમે વાપસ આને કે લિયે ફિર ઇન્સાન કરને કે પશ્ચાત ભી ફિર વ્યવધાન પડ જાતા હૈ તો કિસ પ્રકાર સે જીતા જા સકતા હૈ કે હું જ્યારે ધ્યાનમાં બેસું છું જે વખતે જેનું ધ્યાન કરવાનું હોય છે એમાં એકાગ્રતા રહેતી નથી અને કઈ બીજામાં ધ્યાનમાં બીજામાં જ કેન્દ્રિત થઈ જાય મન બીજામાં કેન્દ્રિત થઈ જાય છે અને પછી પાછું લાવવા માટે જેનું ધ્યાન કરું છું એનું એમાં પાછું લાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે તો એ ધ્યાનમાં બરોબર એકાગ્રતા રહે એ માટે આપે અમને બતાવો કે કેવી રીતે કરવું મારે ધ્યાન એકાગ્રતા લગડી છે લગડી છે એને હિન્દીમાં હિન્દીમાં સમજાવો એકાગ્રતા ખરાબ હો ગયા પ્રારંભ હોઈ બીચ મે ફિર ના ગયા એકાગ્રતા પ્રારંભ મે એકાગ્રતા હોતી હૈ લેકિન બીચ મે જરા મુશ્કેલ હો જાતા હૈ મુશ્કેલ હો જાતા હૈ વ્યવધાન પડ જાતા હૈ કોઈ દૂસરી વાત આ જાતી બીચ મે બે ધ્યાન બે ધ્યાન હો જાતા હૈ વો માઇન્ડ માઇન્ડ કા તો હૈ માઇન્ડ એસા હો ગયા માઇન્ડ એસા હો ગયા હૈ મન એસા હો ગયા હૈ માઇન્ડ એસા હો ગયા હાં માઇન્ડ એસા હો જાતા હૈ હો નહીં ગયા હો નહીં ગયા હૈ હો જાતા હૈ ઓર કભી જાય માં જાઓ તો 5 મિનિટ લે લેતા હૈ એક મિનિટ આપ જબ બેંક મે જાયેંગે ઓર બેંક વાળા આપકો 5000 રૂપિયા દેંગે કે ભાઈ લો યે કભી કભી ગલત હો પડતા હૈ મેરા નહીં કિસી દૂસરે કા નહીં નહીં આપકી બાત કર તો ઉસકો દે ઓર જાતા વો વો જો પૈસા મિલને કા બાત હૈ વો તો સંસારિક બાત હૈ વો સંસારિક બાત કા તો એકાગ્રતા રહેગી હાં તો ઉધર ભગવાન સે તૈયાર નહીં તૈયાર નહીં હૈ તો તૈયાર હૈ બાત તો ઠીક હૈ પર મેરા કરના યહાં પર યહ કે કિસ તરહ સે ઉસકો ત્યાગ સકતે પ્રવૃત્તિ હો સકતી હૈ ભગવાન કે અંદર ત્યાગ બનાને કી જરૂર હૈ દૂસરે કા ત્યાગ કભી કરને કી જરૂર હૈ સંસાર કે ત્યાગ કર જાયેગા પ્રયાસ તો કરતે હૈ પર હો નહીં મારા પૂર્ણ હમકો વર્ષો હો ગયે હૈ એમ કે છે કોણ કરિયા પર આ તો છે રે બોલે કે આ તો છે પણ ઘણા વર્ષો થી આજ હું પ્રયત્ન કરી રહ્યો છું એટલે થતું નથી આ કરી આપો એમ કે છે હા ભાઈ એમ કે છે કે આ સૃષ્ટિ ઈશ્વરે બનાવી છે એક જ ઈશ્વરે બનાવી છે અને ધર્મ બધા જુદા જુદા છે તો ધર્મો બધા જુદા જુદા છે સૃષ્ટિ એક જ ઈશ્વરે બનાવી છે તો એમ કેમ બન્યું બધું ક્યારે બનાવી સૃષ્ટિ ભગવાને ક્યારે બનાવી ભગવાન અનંતકાળથી બનેલી અનંતકાળથી બનેલી છે ખબર નથી અનાદિ છે અને અનંત છે, એનો અંતે આવવાનું નથી, અને શરૂઆત થયેલી નથી, ભગવાન બનાવી નથી. આ તો લોકો ના આંબળ બને, લોકો એ બધું વાત કરે. શું બધું આ વિજ્ઞાન થી બી થઈ રહી છે, વિજ્ઞાન થી ભૂલ થઈ ગયું. શું છે જેમ તું એમ તો ભેગા થઈને પાણી થઈ જાય એમ કોને બનાવ્યું? વિજ્ઞાન છે. શું એટલે ગોડ ઇઝ ક્રિએટિંગ કરેક્ટ લાઈક ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, નોટ ક્વાઇટ ધેટ. પણ મારે વાસ્તવિક હવે બીજા પ્રશ્ન શું છે કે આપણે જુદા જુદા ધર્મ છે, હવે હાઈસ્કૂલ હોય તેમાં બધો એક જ મેસેજ ચાર ક્લાસ કરાય ખરો કે ફર્સ્ટ સ્ટેન્ડર્ડ સેકન્ડ સ્ટેન્ડર્ડ બધું બધા હોય, બધા સ્ટેન્ડર્ડ હોય. એ તો અમારે બધા બધા ધર્મ છે. બીજું કઈ પૂછો આપણી પૃથ્વી ઉપર મનુષ્યો છે એ પ્રમાણે બીજા વિશ્વમાં બીજા મનુષ્યો હશે કે નહીં, અને હોય તો આપણા કરતા જરૂરિયાતા હશે કે નવી જાતિ કરશે, એનું માણસ નીચી જાતિ હશે, એ ઉપર કઈ પ્રકાર કરી શકો? આપણી સૃષ્ટિમાં જે મનુષ્યો છે એ બીજી સૃષ્ટિઓ પણ હશે, અને એની અંદર પણ મનુષ્યો હોય છે કે નહીં, અને હોય તો આપણા કરતા ચડિયાતા છે કે કેવા છે? બીજા દેવ લોકો આપણા કરતા ચડિયા છે. દેવ લોકો તેઓ આપણા કરતા ઉતરતા લોકો છે. ગામના લોકો ઉતરતા છે, નરગતિના લોકો ઉતરતા છે. આ ચડતા લોકો દેવ લોકો છે. પછી મનુષ્ય પછી ભૂમિકા સરકાર છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ સત્ય છે, જગત એ સત્ય છે. બ્રહ્મ સત્ય છે, જગત એ સત્ય છે, જગત મિથ્યા નથી. મિથ્યા હોય તો આપણે આપણી કાગળ નીકળી મુસલમાન થઈ જતો હોય તે ક્યાં કરું મિથ્યા છે? કોકડી ઉઠાઈ જતો કે પોતાના કાંઠા નીકળી ઉઠાઈ જતો કે કોકડી કોકડી ઉઠાઈ જતો જગત મિથ્યા છે. મિથ્યા બોલે શું બોલે? જગત મિથ્યા નથી, બ્રહ્મ રિયલ સત્ય છે, અને જગત રિલેટિવ સત્ય છે. બંને સત્ય જ છે. શું છે? જગત વિનાશી સત્ય અને બ્રહ્મ અવિનાશી સત્ય, એટલો છે. બાકી જગત મિથ્યા નથી. એ સમજાયું તમે? એ સમજાયો? બીજો પ્રશ્ન પૂછે છે, બ્રહ્મ તથા ઈશ્વરનો ભેદ બંનેમાં કોનું મહત્વ શા માટે? ભગવાન ની ત્રણ અવસ્થાઓ કે જ્યાં સુધી એને ભૌતિક સુખોની ઈચ્છાઓ છે અને ભૌતિક ને પોતાનું દેહ જ પોતાનું માને છે, તો સાહેબ એ પોતાનો દેહ માને છે? તમારો દેહ છે તો પોતાનો માને છે ને, અને તું વાસુદેવ જેવું માનું છે ને, એટલે ત્યાં સુધી એ બહિરૂપી આત્મા કહેવાય, અગર મૂળ આત્મા કહેવાય. એવું છે ને, જ્યાં સુધી સંસારમાં રચ્યો પચ્યો રહેશે ત્યાં સુધી મૂળ આત્મા બહિર્મુખી આત્મા કહેવાય. સંસારમાં સુખ છે એ મારે છે એ ખોટું છે એવું એને સમજાય અનુભવમાં આવે અને આત્માનો સત્ય સુખ છે એવું માનવામાં આવે ત્યારે એ અંતરાત્મા થાય. કેવો થાય? અને અંતરાત્મા થઈ અને પરમાત્માનું પોતાના પોતાના પૂર્ણ પૂર્ણ સ્વરૂપનું ભજન કરતા કરતા પરમાત્મા થાય. એનો એક આત્મા જીવ છે અને એનો આત્મા શિવ છે. જીવ શિવમાં ભેદ બીજા નથી. ફક્ત અહીં જેમ સંસારની સુખની ઈચ્છાઓ છે તો જીવ છે અને આત્માનું સુખ છે એવું માન્યામાં અત્યારે શિવ છે. પછી જુદો પ્રશ્ન નિરાકાર કે આકાર? ભગવાન નિરાકારી છે આત્મા. મૂળ મૂળ ભગવાન નિરાકારી છે પણ આપણે નિરાકાર નું દર્શન જીત કરી શકીએ. એટલે નિરાકાર જેમ પ્રગટ થયેલા હોય જે દેહમાં તે લઈએ એને તાકારી કહેવાય. શું કહેવાય? તાકાર સુધી નિરાકાર પ્રગટ થઈ ગયા છે એટલે આપણે કામ થાય કલ્યાણ થઈ જાય. નિરાકાર સાકાર થયું. આપણે પરીક્ષા આવતી વખતે સુધારવું તો સુધારી દેખાય. પરીક્ષા આપતી વખતે પેપર સારા લખતી વખતે જો આપણું પ્રયાર સુધારવું હોય તો તે વખત સુધારી શકાય. પણ પેપર લખ્યા પછી સુધારી ન શકાય. પછી તો જે નાપાસ થઈ ના પછી સુધારવાનો રસ્તો એ છે કે કેટલું સદપુરુષો કઈ આ મિત્ર બંધુ આપે તેનાથી શાંતિ રહે થોડી. તો પ્રાય તો બધું ચૂકો ચોથા પ્રશ્ન અત્યારે સમજાય છે ને ત્યાં પુરસાદ બધા કરેલો કરે પ્રારબ્ધ જે શરીર ને ભોગવવાનું છે એ ફેરવી શકાય કે નહીં? પણ દાદા એમ પૂછે તમે કરો છો કશું પુરુષાર્થ? એટલે સંસારિક પુરુષાર્થ તો કરેલો એમ. જે મહેનત કરવાની હોય એ પ્રમાણે મહેનત કરીએ છીએ. મહેનત તો મહેનત તમે કરો છો કે બીજું કોઈ કરે? હું જ કરું છું. હા, તમે આજે આખો દાડો કામ કર્યું અને કાલે કાલે ભયંકર કામ કર્યો તો તમે ભર્યા કામ તો કોણ કરતું? તારો કરતું તો કરી શકે આ બધું પ્રારબ્ધ જ છે. આ બધું પણ પ્રારબ્ધ માં ગુજરાત છું ત્યારે પ્રારબ્ધ માં કયું મીઠું આવે ત્યાં સંભાળ ભોગવી લેવું. છલકાય નહી અને શાંતિ રાખે. આ તો કાળો પાડ છલકાય લોકો ને બધા ભૂલી થઈ ગયો નઈ. અરે કોઈ કે ભગવાન ને કોઈ કર્યું કે તમે કોઈ ગીતા કમાવી એવું આ લોકો નાગુ બોલે એના ગીતે નાયકી બોલી જોઈએ ને. પ્રાર્થ તું અહીંયા આગળ આવ્યો, આ બધા ભાઈ આવ્યા છે, રાહ્યા છે, એટલે દરેક હાર તું પગ ફાટતા હતા, માથું જૂતું જૂતું ઉતાર્યા રહ્યું, એ જે બધું બધું બધા બધાય નહીં, એટલે પરાધીન એ બધું થાય અને સાધીન એ ખુશ થાય. હવે અત્યારે કરો યાર આવી અને તું એમ વિચાર કરો કે આવે તો ખરો, પણ આવે નથી વાતમાં કશું મારો નથી, ખબર પડે ને, એ તમારા પૂછા ત્યાં હુમલો કર્યો, ખબર ને, અને કોઈ કશી ના રોગ વાત મને લગી એને થતો પૂછા કર્યો, ખબર ને, અહીંયા એને બે ત્રાસ કરે છે, ભરોસા પણ સારો પૂછા કરે બીજી સોનારી લગડીઓ હોય એના જેવી જ હોય તેવી હોય, તે બધી જુદી જુદી સોનારી લગડી હોય, નથી પ્રશ્નો લખો તમે લખતા નહીં મને લખો ને એક કામ કરતા હોઈએ તો એમાં ધ્યાન ના બદલે પાછું બીજામાં ધ્યાન ચાલુ જાય, કોઈ વખત ભગવાન નું નામ લેતા હોઈએ તો ભગવાન નામ લેતા લેતા બીજા વિચાર આવી જાય, આવું થાય. બેંકમાં પૈસા ગણતી હશે, એમનું કામ જ કેશિયર નું છે, એ કામ જ કેશિયર નું છે, એમનું એ કેશિયર નું જ કામ છે, એમનું એટલે રોજ પૈસા જ ગણે છે. એવું છે, પોતા રાખવું એટલે આખું દાન જ બધું રહી શકે, બધું રહી શકે, દાન જ ભગવાન નો ભેટી જ નથી, પૈસા પણ ભેટી છે, એટલે ભીતિ ભગવાન પર વધારી જોઈએ આપડે. તમે પૈસા આવે ત્યારે ક્યાં દેખાતો બતાવી જાઓ છો, દેખાતા થવાય છે ને, એ કઈ ટોકરો બોલાવ્યા હોય તો કઈ નઈ પ્રભાવ પડે છે. સીતાજી ને ફરી અમે તો કોઈ પ્રધાન પણ નતો બોલી શકતો.